શ્રીમદ્ ભાગવત પહેલો સ્કંદ 16મો અધ્યાય પરીક્ષિતનો દિગ્વિજય તથા ધર્મ અને પૃથ્વીનો સંવાદ. સુતજી કહે છે, હે શૌનકજી, પાંડવોના મહાપ્રયાણ પછી ભગવાનના પરમ ભક્ત રાજા પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ મુજબ પૃથ્વીનું શાસન કરતા હતા. તેમના જન્મ સમયે જ્યોતિષીઓને તેમના વિશે જે કંઈ કહ્યું હતું તે બધા જ મહાન ગુણો વાસ્તવમાં તેમનામાં વિદ્યમાન હતા. તેમણે ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને જન્મેજય વગેરે 4 પુત્રો જન્મ્યા તથા કૃપાચાર્યને આચાર્ય બનાવીને તેમણે ગંગા કિનારે 3 અશ્વમેઘ યજ્ઞો કર્યા, જેમાં બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપવામાં આવી. તે યજ્ઞોમાં દેવતાઓએ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થઈને પોતાનો ભાગ ગ્રહણ કર્યો હતો. એકવાર દિગ્વિજય કરતી વખતે તેમણે જોયું કે શુદ્રના રૂપમાં કળિયુગ રાજાનો વેશ ધારણ કરીને એક ગાય અને બળદની જોડને ઠોકરો મારી રહ્યો છે. ત્યારે તેમણે તેને બળપૂર્વક પકડીને દંડ આપ્યો. શૌનકજીએ પૂછ્યું, હે મહાભાગ્યવાન સુતજી, દિગ્વિજય વખતે મહારાજ પરીક્ષિતે કળિયુગને દંડ આપીને જ કેમ છોડી મૂક્યો, મારી કેમ ન નાખ્યો? કારણ કે રાજાનો વેશ ધારણ કરવા છતાં પણ તે હતો તો અધમ શુદ્ર જ કે જેણે ગાયને લાતોથી મારી હતી. જો આ પ્રસંગ ભગવાન શ્રીકૃષ્ણની લીલા સાથે અથવા તેમના ચરણ કમળોના મકરંદ રસનું પાન કરનારા રસિક મહાનુભવો સાથે સંબંધ ધરાવતો હોય તો અવશ્ય કહો. બીજી વ્યર્થ વાતોથી શું લાભ? એવી વાતોમાં તો આયુષ્ય વ્યર્થ નષ્ટ થાય છે. પ્રિય સુતજી, જો લોકો ઈચ્છે છે તો મોક્ષ, પરંતુ અલ્પાયુ હોવાને કારણે મૃત્યુગ્રસ્ત બની રહ્યા છે. તેમના કલ્યાણ માટે ભગવાન યમનું આહવાન કરીને તેમને અહીં શાંતિ કર્મમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી યમરાજ અહીં આ કર્મમાં નિયુક્ત છે ત્યાં સુધી કોઈનું મૃત્યુ થશે નહીં. મનુષ્ય લોકના મૃત્યુગ્રસ્ત જીવો પણ ભગવાનની અમૃત તુલ્ય લીલા કથાનું પાન કરી શકે એટલા માટે મહર્ષિઓએ ભગવાન યમને બોલાવ્યા છે. એક તો થોડું આયુષ્ય અને બીજું ઓછી સમજ, આવી અવસ્થામાં સંસારના મંદભાગ્ય વિષયી પુરુષોનું આયુષ્ય વ્યર્થ વીતતું જઈ રહ્યું છે. ઊંઘમાં રાત અને વ્યર્થ કામોમાં દિવસ. સુતજીએ કહ્યું, જે સમયે રાજા પરીક્ષિત કુરુજાંગલ દેશમાં સમ્રાટ રૂપે નિવાસ કરતા હતા તે સમયે તેમણે સાંભળ્યું કે મારી સેના દ્વારા સુરક્ષિત સામ્રાજ્યમાં કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે. આવી અપ્રિય ઘટના સાંભળીને પણ યુદ્ધનો અવસર તો મળી ગયો એવું વિચારીને તેઓ દુઃખી ન થયા. ત્યારબાદ યુદ્ધવીર પરીક્ષિતને ધનુષ્ય હાથમાં લીધું. પરીક્ષિતે ધનુષ્ય હાથમાં લીધું. તેઓ શ્યામવર્ણી ઘોડાઓથી જોતરેલા સિંહ ચિહ્નિત ધજાવાળા સુસજ્જિત રથ પર સવાર થઈને દિગ્વિજય કરવા માટે નગરમાંથી બહાર નીકળી પડ્યા. તે સમયે રથ, હાથી, ઘોડા અને પાયદળ આ પ્રમાણે ચતુરંગીણી સેના તેમની સાથે સાથે ચાલી રહી હતી. તેમણે ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તરકુરુ, કિમપુરુષ વગેરે ખંડોને જીતીને ત્યાંના રાજાઓ પાસેથી ભેટો લીધી. તેમને તે રાષ્ટ્રમાં સર્વત્ર પોતાના પૂર્વજ મહાત્માઓનો શ્વેષ સાંભળવા મળ્યો. તે યશોગાનથી ડગલે ને પગલે ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા પ્રગટ થતો હતો. આની સાથે જ તેમને એ પણ સાંભળવા મળતું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ એમનું અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્ર ની જ્વાળામાંથી કેવી રીતે રક્ષણ કર્યું હતું, યદુવંશીઓ અને પાંડવોમાં કેટલો પ્રેમ હતો તથા પાંડવોની ભગવાન શ્રીકૃષ્ણમાં કેટલી ભક્તિ હતી. જે લોકો તેમના ચરિત્રો સંભળાવતા તેમના પર મહામના રાજા પરીક્ષિત ઘણા પ્રસન્ન થતા હતા. તેમના નેત્રો પ્રેમથી ખીલી ઉઠતા હતા. તેઓ અત્યંત ઉદારતાપૂર્વક તેમને બહુમૂલ્ય વસ્ત્રો અને મણિઓના હાર ઉપહાર રૂપે આપતા હતા. તેઓ સાંભળતા કે ભગવાન શ્રીકૃષ્ણે પ્રેમ પરવશ થઈને પાંડવોના સારથીનું કામ કર્યું, તેમના સભાસદ બન્યા, અરે ત્યાં સુધી કે તેમની ઈચ્છા અનુસાર કામ કરીને તેમની સેવા પણ કરી, તેમના મિત્ર તો હતા જ, દૂત પણ બન્યા. તેઓ રાત્રે શસ્ત્ર લઈને વિરાસનમાં બેસી જતા અને છાવણીનો પહેરો ભરતા હતા. તેમની પાછળ પાછળ ચાલતા હતા, સ્તુતિ કરતા હતા તથા પ્રણામ કરતા હતા. એટલું જ નહીં, પોતાના પ્રેમી પાંડવોના ચરણોમાં તેમણે આખા જગતને નમાવી દીધું હતું. આવી આનંદદાયક વાતો સાંભળીને પરીક્ષિતની ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળો પ્રત્યેની ભક્તિ વિશેષ વધી જતી હતી. આ રીતે તેઓ રોજે રોજ પાંડવોના આચરણનું અનુસરણ કરતા રહીને દિગ્વિજય કરી રહ્યા હતા. તે દિવસોમાં તેમની છાવણીથી થોડેક જ દૂર એક આશ્ચર્યજનક બનાવ બન્યો. તે હે સોનકાદિ ઋષિઓ, હું તમને સંભળાવું છું. ધર્મ વૃષભ એટલે બળદનું રૂપ ધારણ કરીને એક પગે ભમી રહ્યો હતો. એક સ્થળે તેને ગાયના રૂપમાં પૃથ્વીનો ભેટો થયો. પુત્રના મૃત્યુથી દુઃખી માતાની જેમ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેનું શરીર તેજહીન થઈ ગયું હતું. ધર્મે પૃથ્વીને પૂછ્યું. ધર્મે કહ્યું, હે કલ્યાણી, કુશળ તો છે ને, તારું મુખ થોડુંક મ્લાન થઈ રહ્યું છે, તું તેજહીન બની રહી છે, લાગે છે કે તારા હૃદયમાં કંઈ ને કંઈ દુઃખ જરૂર છે. શું તારું કોઈ સંબંધી દૂરના દેશમાં ચાલ્યું ગયું છે કે જેના માટે તું આટલી ચિંતા કરી રહી છે? ક્યાંક તું મારી તો ચિંતા નથી કરી રહી ને? ક્યાંના ત્રણ પગ તૂટી ગયા છે અને હવે એક જ પગ રહેવા પામ્યો છે. સંભવ છે કે તું પોતાના માટે શોક કરી રહી હોય કે હવે શુદ્રો તારા પર શાસન કરશે, તે દેવતાઓ માટે પણ ખેદ થવાનું શક્ય છે કે જેમને હવે યજ્ઞોમાં આહુતિ આપવામાં આવતી નથી, અથવા તે પ્રજા માટે પણ ખેદ થતો હોય કે જે વર્ષા નહીં થવાને કારણે દુકાળ અને ભૂખમરાથી પીડિત થઈ રહી છે. હે દેવી, શું તું રાક્ષસ જેવા મનુષ્ય વડે સતાવવામાં આવેલી અરક્ષિત સ્ત્રીઓ માટે તથા દુઃખાર્ત બાળકો માટે શોક કરી રહી છે? વિદ્યા હવે કુકર્મી બ્રાહ્મણોના સકંજમાં પડી ગઈ છે અને બ્રાહ્મણો વિપ્રદ્રોહી રાજાઓની સેવા કરવા લાગ્યા છે. સંભવ છે એનું તને દુઃખ હોય. આજના નામ માત્રના રાજાઓ તો સંપૂર્ણપણે કળિયુગી થઈ ગયા છે. તેમણે મોટા મોટા દેશોને પણ ઉજ્જડ કરી નાખ્યા છે. શું તું તે રાજાઓ અથવા તે દેશો માટે શોક કરી રહી છે? આજની પ્રજા ખાણી પીણી, વસ્ત્ર સ્નાન, સ્ત્રી સહવાસ વગેરેમાં શાસ્ત્રોક્ત નિયમોનું પાલન નહીં કરતા સ્વેચ્છાચાર પ્રમાણે તેમાં જ રત રહે છે. શું તું એ માટે દુઃખી છે? માં પૃથ્વી, હવે સમજમાં આવ્યું હોય ન હોય તને ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ થઈ રહ્યું હશે, કારણ કે તેમણે તારો ભાર ઉતારવા માટે જ અવતાર લીધો હતો અને એવી લીલાઓ કરી હતી કે જે મોક્ષનું પણ અવલંબન છે. તેમણે હવે લીલાઓ સમેટી લીધી હોવાથી તેમના પરિત્યાગથી તું દુઃખી થઈ રહી છે. હે વસુંધરા, તારા ક્લેશનું કારણ શું છે તે જણાવો, જેથી તું આટલી દુર્બળ થઈ ગઈ છે. હે દેવી, શું બળવાનોમાં બળવાન એવા કાળે તારાએ સૌભાગ્યનું હરણ તો નથી કર્યું કે જે ભગવાનના ચરણોથી અલંકૃત તારા સૌભાગ્યને જોઈને દેવતા લોક પણ તારી પૂજા કરતા રહેતા. પૃથ્વીએ કહ્યું, હે ધર્મ, તમે મને જે કંઈ પૂછી રહ્યા છો તે બધું તમે સ્વયં જાણો છો. જે ભગવાનના આશ્રયે તમે સમસ્ત સંસારને સુખ આપનારા પોતાના ચારે ચરણોથી યુક્ત હતા, જેમનામાં સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, સમ, દમ, તપ, ક્ષમતા, તિતિક્ષા, ઉપરથી શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારપણું, આ 39 દિવ્ય ગુણો તથા મહત્વાકાંક્ષી મનુષ્ય વડે વાંછનીય શરણાગત વત્સલતા વગેરે બીજા પણ ઘણા બધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ય નિરંતર નિવાસ કરે છે. એક ક્ષણ માટે પણ તેમનાથી અલગ થતા નથી. તે સમસ્ત ગુણોના આશ્રયભૂત સૌંદર્ય ધામ ભગવાન શ્રીકૃષ્ણે આ સમયે આ લોકમાંથી પોતાની લીલાઓ સમેટી લીધી અને આ સંસાર પાપમય કળિયુગની કુદૃષ્ટિનો શિકાર થઈ ગયો છે. આ જોઈને મને ઘણો શોક થઈ રહ્યો છે. પોતાના માટે દેવતાઓમાં શ્રેષ્ઠ એવા તમારા માટે દેવતાઓ, દેવતા, પિતૃઓ, ઋષિઓ, સાધુઓ અને સમસ્ત વર્ણો તથા આશ્રમોના મનુષ્ય માટે હું શોકગ્રસ્ત થઈ રહી છું. જેમની કૃપાદૃષ્ટિ મેળવવા માટે બ્રહ્મા વગેરે દેવતાઓ ભગવાનના શરણાગત થઈને ઘણા દિવસો સુધી તપ કરતા રહ્યા, તે જ લક્ષ્મીજી પોતાના કમળવર્ણા નિવાસ સ્થાનનો પરિત્યાગ કરીને ખૂબ પ્રેમથી જેમના ચરણ કમળોની સુભગ છત્ર છાયાનું સેવન કરે છે, તે જ ભગવાનના કમળ, વજ્ર, અંકુશ, ધજા વગેરે ચિહ્નોથી યુક્ત શ્રીચરણોથી વિભૂષિત થવાને કારણે મને મહાન વૈભવ પ્રાપ્ત થયો હતો અને મારી શોભા ત્રણેય લોક કરતાં વધી ગઈ હતી. પરંતુ મારા સૌભાગ્યનો હવે અંત આવી ગયો. ભગવાને મુજા ભાગણીને ત્યજી દીધી. લાગે છે કે મને પોતાના સૌભાગ્ય પર ગર્વ થઈ ગયો હતો, તેથી તેમણે મને આ સજા કરી છે. જે અસુર રાજાઓના સમુદાયોની સેના સેંકડો અક્ષણીમાં હતી, જે મુજ પૃથ્વી માટે અત્યંત ભારરૂપ હતી, તે ભારને પોતાની ઈચ્છાથી જ શ્રીકૃષ્ણે ઉતારી નાખ્યો. અને એમણે અવતાર લીધો એ પહેલા તમારી દુઃખદ સ્થિતિને જોઈને તમારા પગે જે ઓછા થઈ ગયા હતા તેને તેમણે પોતાના જ પરાક્રમથી પોતાનામાં તમને ચારે પગથી પૂર્ણ કર્યા. અને યદુવંશમાં અત્યંત રમણીય શ્યામ સુંદર વિગ્રહથી તેઓ પ્રગટ થયા, જેમણે પોતાની પ્રેમભરી દ્રષ્ટિ, મનોહર સ્મિત અને મીઠી મીઠી વાતોથી સત્યભામા વગેરે જેમને પોતાની સુંદરતાનો ગર્વ હતો તે ગર્વને છીનવી લીધો. અને તેઓ એવું માનતી હતી કે અમે જે રીતે ભગવાન સાથે પ્રેમ કરીએ છીએ તેવી રીતે ભગવાન પણ અમારી સાથે પ્રેમ કરે છે, એવો જે પ્રેમની સમાનતાનો ગર્વ હતો તેને પણ છીનવી દીધો. અને જેમના ચરણ કમળોના સ્પર્શથી હું નિરંતર આનંદથી પુલકિત રહેતી હતી તે પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો વિરહ ભલા કોણ સહી શકે. ધર્મ અને પૃથ્વી આ પ્રમાણે પરસ્પર વાતચીત કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે રાજર્ષિ પરીક્ષિત પૂર્વ વાહિની સરસ્વતીના તટ પર આવી પહોંચ્યા. પહેલા સ્કંદ અંતર્ગત પૃથ્વી ધર્મ સંવાદ નામનો 16મો અધ્યાય સમાપ્ત થયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.